ઘણા લોકો કહે છે કે સોમવાર ભારે હોય છે, પણ ખરેખર જોઈએ તો સોમવાર એ કોઈ બોજો નથી. સોમવાર એ તો એક દિશા છે. જે રીતે આપણે સોમવાર શરૂ કરીએ એ જ રીતે આપણું આખું અઠવાડિયું આગળ વધે છે. જો સોમવારે ઉદાસીનતા રાખીએ તો આખું અઠવાડિયું ધીમું અને બોરિંગ જાય, પણ જો સોમવારે ઉત્સાહ રાખીએ તો આખું અઠવાડિયું ફટાફટ અને ઇન્ટરેસ્ટિંગ જતું હોય છે. જો સોમવારે નિર્ણય લઈએ કે આ સપ્તાહમાં હું સુધરવા જઈ રહ્યો છું, આ સપ્તાહમાં હું એક પગલું આગળ વધીશ, હું બદલાઈશ, તો સફળતા આપણી સાથે ચાલવા લાગશે. મિત્રો, યાદ રાખીએ, રવિવાર આરામ માટે હોય છે, પણ સોમવાર સંકલ્પ માટે હોય છે. આજે પરફેક્ટ થવાનો પ્રયત્ન ના કરીએ, આજે માત્ર શરૂઆત કરીએ, કારણ કે સપ્તાહની દિશા સોમવાર નક્કી કરે છે.